શ્રી સ્વામિનારાયણો વિજય તેતરામ, સદગુરુ શ્રી શતાનંદ સ્વામી વિરચિત સત્સંગી જીવન, પંચમ પ્રકરણ, અધ્યાય 30મો. ભગવાન શ્રી નારાયણ મુનિ કહે છે, હે દ્વિજ, હવે હું તમને સ્ત્રીઓના ધર્મો કહું છું કે જે સધવા અને વિધવા નારીઓને આલોક તથા પરલોકમાં સુખને આપનારા છે. પૂર્વે કૈલાસને વિશે શિવજીના સાનિધ્યમાં સતી પાર્વતીજીએ ગંગા અધિક સ્ત્રીઓ પ્રત્યે સ્ત્રીઓના સર્વે ધર્મો કહેલા છે. હે દ્વિજ, આ પૃથ્વી પર મોટા સુખને ઈચ્છતી સ્ત્રીઓના હિતને માટે થોડી વિશેષતા સાથે તે જ સતીએ કહેલા ધર્મો હું તમને સંભળાવું છું. કુળ, રૂપ અને ગુણોને યોગ્ય વરને જોઈ પિતા આદિ કે તેવા વરને વિધિપૂર્વકના વિવાહ કર્મમાં જે સ્ત્રીનું દાન કરેલું હોય તે જ સ્ત્રીને સધવા જાણવી. જે નારીનો પતિ કાળગતિથી મૃત્યુ પામ્યો હોય તે નારીને વિધવા જાણવી. આવી વિધવા નારી સંન્યાસીની સમાન જ કહેલી છે. તેથી સંન્યાસીઓને જેમ અષ્ટ પ્રકારે સ્ત્રીઓનો ત્યાગ કહેલો છે, તેમ વિધવા નારીને પણ અષ્ટ પ્રકારે પુરુષનો ત્યાગ રાખવો. સધવા નારીના બે પ્રકાર છે. તેમાં પહેલી સધવા સ્ત્રીઓ પણ કુલટા અને પતિવ્રતા એમ બે પ્રકારની છે. તેમાં જે સ્ત્રી પોતાના પતિ સિવાય બીજા પુરુષોમાં આસક્ત હોય તે સ્ત્રીઓને કુલટા જાણવી. તે કુલટા નારી કોઈ અસદ વંશમાં જ જન્મેલી હોય છે એવું નથી, સત્કુળમાં ઉત્પન્ન થયેલી હોવા છતાં વ્યભિચારનો દુષ્ટ સ્વભાવ ધરાવતી કુલટા હોય છે. તેવી સ્ત્રી હંમેશા પતિ પુત્ર આદિકને મરાવી નાખવા આદિક અધર્મ સ્વભાવવાળી તથા સદાય ક્રોધપરાયણ, દુર્મુખી અને કજિયાખોર હોય છે. દુર્બુદ્ધિવાળી એક કુલટા સ્ત્રી નિત્ય પોતાના પતિનો તિરસ્કાર કરતી હોય છે અને જાર પુરુષની સાથે નિત્ય ક્રીડા કરે છે. પોતાનો પતિ ધર્મિષ્ઠ હોવા છતાં તેને હંમેશા ઝેર જેવો લાગે છે. સદાય પાપની પાળ તે કુલટા સ્ત્રી કામબુદ્ધિથી જાર પુરુષને જાણે સાક્ષાત કામદેવ હોય તેવો ભાવ રાખી શુભ દ્રષ્ટિ તથા કટાક્ષ ભરેલી દ્રષ્ટિથી અતિ આનંદપૂર્વક નિહાળે છે. સદાય કામોપભોગની ઈચ્છા ધરાવતી તે કુલટા સ્ત્રી સુંદર વેશવાળા, યુવાન અવસ્થાવાળા અને વારંવાર સંભોગ પ્રદાન કરવામાં સમર્થ પુરુષને જોઈ તે અતિશય કામાતુર થઈ જાય છે. કુલટા સ્ત્રી ગુરુ, પિતા અથવા સસરાની બહુ જ વઢ ખાતી હોય, પોતાના પુત્રાદિકથી બહુ જ રક્ષણ કરાતી હોય છતાં જાર પુરુષને સેવે છે અને આવી સ્ત્રીઓને રાજાઓ પણ પોતાના દંડથી વશ કરી શકતા નથી. આવી કુલટા સ્ત્રીઓને બીજું કોઈ પણ પ્રિય હોતું નથી. પોતાના કામોપભોગના સ્વાર્થને સિદ્ધ કરવા સર્વે પ્રિય થઈ જાય છે. જેવી રીતે ગાયોને નવું નવું જંગલ અને નવું ઘાસ ગમે છે, તેમ આવી કુલટા સ્ત્રીઓને નવો પુરુષ ગમે છે. તેથી તેની પ્રાર્થના કરતી હોય છે. તેનું મન એકાદશી આદિક વ્રતનું આચરણ કરવામાં તો કોઈ દિવસ લાગતું નથી. તેમજ કૃચ્છરાદિ વ્રતમાં, દાન ધર્માદિક નિયમમાં કે ઘરના કામમાં પણ તેનું મન લાગતું નથી. તેમજ ગુરુ, પિતા કે સસરાદિકના શિક્ષા વચનો તેને ગમતા નથી. તેને એક જાર પુરુષનો જ સંગ ગમે છે અને તેમાં તે અતિ ચંચળ થાય છે. આવી કુલટા સ્ત્રીઓને પુરાણાદિ ગ્રંથોમાં સ્વૈરિણી, કામિની અને પુંશ્ચલી એમ ત્રણ પ્રકારની કહેલી છે. એ ત્રણમાં પોતાના સમાન વર્ણના પુરુષોમાં કામભાવે આસક્ત સ્ત્રીને સ્વૈરિણી કહેલી છે. અસવર્ણના સર્વે પુરુષોમાં આસક્ત સ્ત્રીને કામિની કહેલી છે. અને ત્રીજી સવર્ણ કે અસવર્ણ ઉપરાંત પોતાના સંબંધી પુરુષોમાં પણ આસક્ત હોય તેમને પુંશ્ચલી કહેલી છે. આ ત્રણેય પ્રકારની કુલટા સ્ત્રીઓ દેહ મૂક્યા પછી યમપુરીમાં નરકના દુઃખો કલ્પ પર્યંત ભોગવે છે અને તેઓની સદગતિ પણ ક્યારેય થતી નથી. અને જે સ્ત્રીનું વ્રત પતિની સેવા કરવી એ જ હોય છે તેને પતિવ્રતા કહેલી છે. આવી પતિવ્રતા નારીને તેમનો પતિ તેમને પ્રાણ કરતાં પણ વધુ વહાલો હોય છે, વળી તે પતિવ્રતાને પોતાનો પતિ દેવ, દૈત્ય અને મનુષ્ય કરતાં પણ અધિક હોય છે, તેથી જ એ હંમેશા નિષ્કપટ ભાવે પ્રીતિપૂર્વક પતિમાં પરમેશ્વરનો ભાવ રાખી સેવાપરાયણ જીવન જીવે છે. જે સ્ત્રી વ્રત, દાન, તપ, પૂજા, જપ અને હોમાદિકમાં જે કાંઈ કરે તે સર્વે પોતાના પતિની આજ્ઞા લઈને કરે છે તેને જ પતિવ્રતા સ્ત્રી કહેલી છે. જેવી રીતે એક પુત્રવાળા જનોને પોતાનું મન પુત્રમાં જ હોય છે, વૈષ્ણવોનું મન ભગવાનમાં જ હોય છે, એક નેત્રવાળાને નેત્રમાં, તૃષાતુરને જળમાં, ક્ષુધાતુરને અન્નમાં, કામાતુરને સ્ત્રીઓમાં, ચોરોને પરધનમાં, કુલટા સ્ત્રીઓને જારમાં, વિદ્વાનોને શાસ્ત્રમાં અને વેપારીઓને વેપારમાં મન રહે છે, તેમ પતિવ્રતા નારીઓને હંમેશા પોતાના પતિમાં જ મન રહે છે. હે ઉત્તમ વિપ્ર, આવી પતિવ્રતા સ્ત્રીઓના ધર્મો તમને પ્રથમથી હું કહું છું. જે ધર્મોનો આશ્રય કરી પતિવ્રતા નારી પતિદેવની સાથે દેવતાઓને પણ દર્શન કરવા યોગ્ય એવા સતી પાર્વતીના લોકને પામે છે. આ પ્રમાણે શ્રી નારાયણના ચરિત્રરૂપ શ્રીમદ સત્સંગી જીવન નામે ધર્મશાસ્ત્રના પંચમ પ્રકરણમાં ધર્મનો ઉપદેશ કરતા ભગવાન શ્રીહરિએ સધવા સ્ત્રીઓના બે ભેદનું નિરૂપણ કર્યું એ નામે 30મો અધ્યાય પૂર્ણ થયો.